પ્રવાહી મર્યાદા કે જે પુષ્ટિનું ફલ છે એમાં કોઈમાં પણ કોઈની સાથે કોઈ જાતનું જોડાણ નથી, એકદમ ભિન્ન વ્યવસ્થા છે. એટલે શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે કે આ ત્રણેય સરણી અલગ છે એ આ અર્થમાં અલગ છે. હવે તમે આના આગળ તમે જુઓ કે જે પુષ્ટિમાર્ગ છે, સર્ગ છે, એમાં જીવ શુદ્ધ અને મિશ્ર. મૂલેચ્છાત ફલમ લોકે વેદોક્તમ વૈદિકે પી ચ ફલે નતુ કાયે નતુ ફલમ પુષ્ટૌ ભિન્નેચ્છાતો પી નહીં કથા. આ પ્રકરણ ફલનું આપણે પૂર્ણ કર્યું. પુષ્ટિજીવનું વિશેષ ફલનું નિરૂપણ હવે પછી ભગવાન મહાપ્રભુજી કરશે. અહીંયા અહીંયા શ્રી મહાપ્રભુજી હવે આપણને પુષ્ટિ સર્ગના વિષયમાં સમજાવે છે. સર્ગનો અર્થ ફરીથી સમજજો, પુષ્ટિનો જીવ, પુષ્ટિજીવનો દેહ, એને પ્રાપ્ત થતું સાધન કે એની ક્રિયા અને એને પ્રાપ્ત થતું ફલ, આ જે ચાર પ્રણાલી છે એને શ્રી મહાપ્રભુજી સર્ગ કહે છે. પુષ્ટિમાર્ગનો જે સર્ગ છે એના જીવનું સ્વરૂપ, એના દેહ એટલે અંગ અને એની ક્રિયા. ફલનું સંક્ષેપમાં નિરૂપણ જોયું વિસ્તારથી, હવે પછી બતાવશે શ્રી મહાપ્રભુજી. સવારે જીવના સંબંધમાં કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા. અહીંયા તમે પુષ્ટિજીવના સ્વરૂપનો વિષય વિચારતા પહેલાં એક વખત જીવના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ કરી લો. આપણે જ્યારે જીવ શબ્દ વાપરીએ છીએ ત્યારે જીવનો અર્થ શું એ વાતને આપણે ધ્યાનથી સમજવાની છે. આપણે ચાર વસ્તુ જોઈશું, જીવનું સ્વરૂપ, જીવનું કાર્ય, જીવના પ્રકારો અને જીવની અવસ્થા. જીવનું સ્વરૂપ શું? કોઈ પણ જીવ હોય, ચાહે પ્રવાહી હોય, મર્યાદા હોય, ચાહે તો પુષ્ટિ હોય, સચ્ચિદાનંદ બ્રહ્મનો એ ચિદંશ છે. મૂળ તત્વ શું છે? સચ્ચિદાનંદ. એ સચ્ચિદાનંદમાંથી જે ચિદંશ છે, આ ચિત્ત છે, આ ચિદંશના પ્રાધાન્યથી જીવ બને છે. પુષ્ટિના જીવમાં પણ એ જ ચૈતન્ય છે બ્રહ્મનું, મર્યાદા અને પ્રવાહીમાં પણ એ જ બ્રહ્મનું ચૈતન્ય છે, એ ચૈતન્યમાં કોઈ તફાવત નથી. એના કાર્ય શું? શાસ્ત્ર ઘણા બધા કાર્યો બતાવે છે, મુખ્ય કાર્ય તમે ધ્યાન આપો, સ્વપરનો બોધ. જેમ જડ અને ચૈતન્ય પદાર્થમાં તફાવત શું? જડ પદાર્થને ન પોતાનો બોધ છે, ન પોતાના સિવાય કોઈનો બોધ છે. જેના અંદર ચૈતન્ય છે એ જ પોતાને જાણે છે અને પોતાના સિવાયને પણ અસ્તિત્વને જાણે છે. આ સ્વ અને પરનો જે બોધ છે એ એની પહેલી ઓળખ છે. જીવ જે શરીરમાં છે એ શરીરને સચેતન કરવું, એના અંદર ચેષ્ટા પ્રકટ કરવી, આ એનો બીજો કાર્ય છે. શરીર દ્વારા સુખ અને દુઃખનો અનુભવ કરવો. શરીરને સુખ દુઃખ નથી થતું, ન જીવાત્માને વસ્તુતઃ સુખ દુઃખ થાય છે. શરીરને એટલા માટે નથી થતું કેમ કે એ જડ છે. જો શરીરને સુખ દુઃખનો અનુભવ થતો હોત તો જ્યારે આપણો દાહ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે આપણે હલ્લા મચાવતા હોઈએ, એ નહીં પાડો, બચાવો બચાવો બચાવો, પણ એવું કોઈ બોલે તો આ સ્મશાન ખાલી થઈ જાય, ભાગી જાય બધા. શરીર બોલતું નથી કેમ કે શરીરને એવી જાતની કોઈ અનુભૂતિ નથી, એ જડ છે, પાંચ ભૌતિક છે. એટલે શરીરને સુખ દુઃખનો અનુભવ નથી થતો. જે કારણથી સુખ દુઃખનો અનુભવ થાય છે એ કારણો જીવને સ્પર્શતા નથી, કેમ કે જીવાત્મા તો આ બધાથી અલિપ્ત છે. જીવાત્માને ન ઠંડી ગરમીનો અહેસાસ થાય છે, ન એને ધનવાન કે નિર્ધન હોવાનો કોઈ અહેસાસ છે, ન એ જીવાત્મા છે એની કોઈ જાતિ છે, ન કોઈ વર્ણ છે, ન કોઈ એની ઉંમર છે. તો જે કારણથી મનુષ્યો સુખ દુઃખનો અનુભવ કરે છે એ જીવાત્માને તો સ્પર્શતા જ નથી, એનાથી અલિપ્ત વસ્તુ છે. તેમ છતાં એ જીવાત્મા જ્યારે શરીરમાં છે ત્યારે શરીરમાં રહેલી એની અહંતા કે મમતાની વૃત્તિને કારણે એ પોતે એવો અનુભવ કરે છે કે શરીર સુખી છે તો હું સુખી છું, શરીર દુઃખી છે તો હું દુઃખી છું. વસ્તુતઃ ન શરીરને સુખ દુઃખ છે, ન જીવાત્માને સુખ દુઃખ છે. આ જાતની એક વિચિત્ર અવસ્થા છે, ખ્યાલમાં આવ્યું ને? તે પછી મનુષ્ય શરીર દ્વારા જે કોઈ પણ સદસત કર્મો કરે છે એને જીવાત્મા એના સૂક્ષ્મ શરીરની અંદર સંગ્રહિત કરે છે, એટલે સૂક્ષ્મ શરીરની સાથે પાપ પુણ્ય વગેરે ફલને એ જીવાત્મા ભોગવે છે. જીવાત્માએ પાપ નથી કર્યું, એણે કોઈ પુણ્ય નથી કર્યા, બધું શરીરે કર્યું છે. પણ જે શરીરમાં રહીને એના દ્વારા પાપ પુણ્ય કર્મ થયા છે એને એને ભોગવવા પડે છે. જેમ ડ્રાઈવર છે દારૂ પીને એને ગાડી ચલાવતો અને પેસેન્જર છે એને એના ફલ ભોગવવા પડે, એ રીતે અહીંયા સમજવાનું છે. બિચારા સીધા સાદા સ્વસ્થ છે, ધાર્મિક પવિત્ર માનતાવાળા છે, એમણે કોઈ વ્યસન નથી યાત્રિકોને, પણ ડ્રાઈવર જેવો ચડી બેઠો છે તો ઉપાય નથી, બધાએ ભોગવવું જ પડશે. એમ અહીંયા પણ જીવાત્મા છે, કંઈ કરી નથી રહ્યો, શરીર કરી રહ્યું છે, પણ ભોગવવાનું જીવાત્માને છે. આ બીજું કાર્ય છે, એક શરીરમાંથી બીજા શરીરમાં સૂક્ષ્મ શરીરની સાથે જવું આ જીવાત્માનું આગળનું કાર્ય છે. એટલે જે દેહાંતરમાં પ્રાપ્તિ થાય છે એ માત્ર જીવ નથી જતો, સૂક્ષ્મ શરીર સાથે જીવ જાય છે. તે જ રીતે જેમ એક દેહમાંથી બીજા દેહમાં જીવાત્મા જાય છે, તેમ એક શરીર એક લોકમાંથી પણ બીજા લોકમાં જીવાત્માનું આવાગમન થાય છે. આ બધા જીવાત્માના કાર્યો છે, એના પ્રકારો આપણે જોયા, પુષ્ટિજીવ, મર્યાદા જીવ, પ્રવાહી જીવ, અને બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ છે ચર્ચની જીવ, એ હવે પછી આપણે જોઈશું. એની અવસ્થા છે બદ્ધ અને મુક્ત, જીવાત્માની બે મુખ્ય અવસ્થા. એટલે ભગવાનનો આપણે જોયું કે સચ્ચિત આનંદરૂપ જે બ્રહ્મ છે એનો ચિદંશ જીવ છે, તો બ્રહ્મનો જે અંશ છે એ તો શુદ્ધ હોવો જોઈએ. એને શા માટે પાપ પુણ્ય થવા જોઈએ, એને શા માટે સુખ દુઃખ અનુભવવા જોઈએ, પરંતુ એને એ થાય છે કારણ કે બ્રહ્મમાંથી વ્યુચરિત થયા પછી, છૂટા પડ્યા પછી ભગવાનની ઈચ્છાથી એ જીવાત્માને અવિદ્યા શક્તિનો સંપર્ક થાય છે. એ અવિદ્યા જીવાત્માને એવી સમજ આપે છે કે તું જે શરીરમાં છો એ શરીર તારું સ્વરૂપ છે, તું જે પ્રાણ લઈ રહ્યો છે એ તારું પ્રાણ છે, તારું સ્વરૂપ છે, તારા શરીરને જે ઇન્દ્રિયો છે એ તારું સ્વરૂપ છે. આ જે ગેરસમજ છે, અન્યથા જ્ઞાન છે અથવા તો અધ્યાસ જે છે, એ જીવાત્માને અવિદ્યા શક્તિ કરાવી રહી છે. એ અવિદ્યા શક્તિને કારણે જીવાત્મા બ્રહ્મનો સાક્ષાત ચિદંશ હોવા છતાં પણ બંધાઈ જઈ રહ્યો છે એ વ્યામોહમાં. જેમ નજરબંધી જેમ કરી દેતા હોય છે લોકો, અને તે વખતે પોતાના મૂળ સ્વરૂપને વિસ્મૃત કરી દઈ અને જે નજરબંધી કરે જે મનાવે એવી રીતે એ લોકો માનતા થઈ જતા હોય છે, એવી જાતનું કોઈક સ્થિતિ જીવાત્મા સાથે થાય છે એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એ બદ્ધ અવસ્થા જ્યારે અવિદ્યા એના ઉપરથી હટી જાય છે ત્યારે જીવાત્મા બદ્ધમાંથી મુક્ત અવસ્થામાં જાય છે. એ મુક્તિ બે પ્રકારની છે, તો જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. જીવન મુક્તિનો અર્થ એ છે કે શરીર હોવા છતાં પણ શરીરના કોઈ બંધન જીવાત્મા ઉપર રહી ન જાય એવી જે અવસ્થા એનું નામ જીવન મુક્તિ. દાખલા તરીકે આપણે જેટલા પણ આચાર્યો, સંતો, અવતારો, વિભૂતિઓ, ઋષિમુનિઓ આ બધાના ચરિત્ર જોઈએ તો આપણી જેમ એમને પણ શરીર છે, પરંતુ શરીરના કોઈ બંધનો એમને બાંધતા નથી. એ શરીરને એમણે પોતાની ઈચ્છાથી ધારણ કરેલું છે, જ્યારે એમની ઈચ્છા થાય છે ત્યારે શરીરને એ લોકો છોડી શકે છે. એટલે શરીર આપણા માટે જેમ એક બંધન છે એમ એમના માટે એ બંધન નથી. એમને એ બંધનને પોતાની રીતે, બાળકને જેમ આપણે રમતમાં શીખવાડીએ આપણે કેમ હાથ બાંધવા પદ બાંધવા, એમ આપણે આપણા પગને બાંધી દઈએ ને પછી એને કહે અરે બંધાઈ ગયો ખોલો ખોલો ખોલો, પછી બાળકે મને નથી આવડતું પછી આપણે જ ખોલી દઈએ કે અરે ખુલી ગયો, એમ કરીને આપણે જેમ રમીએ છીએ તેમ આ લોકોની જે ચેષ્ટા છે એ સ્વેચ્છયા એ બંધનને ધારણ કરેલું છે. એટલે એ બંધન એમના માટે આપણા જેવું બંધન પુરવાર નથી થતું. એ લોકો જ્યારે એનાથી છૂટવા ઈચ્છે છે ત્યારે છૂટી શકે છે. જેમ શ્રી મહાપ્રભુજીને ભગવાને આજ્ઞા કરી કે આપ હવે પધારો, ત્રણ વખત આજ્ઞા કરી, કે હવે આપનું અવતાર કાર્ય પૂર્ણ થયું છે. શું બાપજી ઠીક છે તો આપ કહો છો તો ચાલીએ, એવું આપણે કરી શકીએ? એવું આપણે નથી કરી શકતા. જેમ અહીંયા શિબિર પૂરી થઈને ચલો ઘર ભેગા થઈ જાઓ એટલું તો કરી શકીએ, પણ આ લોકને છોડવું આપણે વસની વાત નથી. આ દેહને છોડવો, દેહને છોડવો એટલે ટેમ્પરરી છોડી શકીએ, બાજુમાં જ નદી છે સરસ મજાની, પણ કાયમી ધોરણે દેહ પ્રાપ્તિમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે એવી રીતે દેહને આપણે છોડી નથી શકતા. કોઈ નાપાસ વાપાસ થઈ જાય, કોઈને ઘરમાં લુસી કોઈ ચીડે, એ રીતે કોઈ હતાશ થઈને એને દેહ છોડી દે એ એક બીજી કથા છે, પણ એ તો ફરી પાછા અનેક દેહોને ધારણ કરવાનું સાથે લખાઈને એ દેહ છોડાય છે, એટલે એ તો મૂર્ખતામાં પરિણમે છે. તો તાત્પર્ય એ છે કે મુક્તિ બે પ્રકારની છે, જીવન મુક્તિ એટલે જીવતા છતાં પણ મુક્ત જેવો, અને જ્યારે ભગવાનની ઈચ્છાથી એ પ્રારબ્ધવશ દેહ પ્રાપ્ત થયેલો છે એ દેહનું આયુષ્ય જ્યારે પૂર્ણ થઈ જાય અને એ દેહ પણ પછી એ જીવાત્માના ઉપર ન રહી જાય ત્યારે એ જીવાત્મા પૂર્ણરૂપથી મુક્ત થયો કહેવાય. આ વિદેહ મુક્તિ છે. બધા અવસ્થામાં તમે એમ સમજો કે આ એક સ્થૂળ શરીરનું આવરણ છે, એના અંદર એક સૂક્ષ્મ શરીરનું આવરણ છે અને એની અંદર જીવ છે. આમ ત્રણ થ્રી ટાયર સિસ્ટમ બધા અવસ્થામાં છે, જીવાત્મા અંતરંગ, એના ઉપર સૂક્ષ્મ શરીર અને એના ઉપર સ્થૂળ શરીર. સ્થૂળ શરીરની આપણે આ અવસ્થાઓ અનુભવીએ છીએ, જન્મ, વ્યાધિ, જરા અને મૃત્યુ, આ બધા સ્થૂળ શરીરની અવસ્થાઓ છે. આ જે અવસ્થા છે તમે જાણતા હશો, અજામિલનો ઉદ્ધારનો પ્રસંગ છે. વિષ્ણુદૂતો અને યમદૂતો અજામિલના સૂક્ષ્મ શરીરને જીવાત્મા સાથે લઈને ને જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે આ સ્થૂળ શરીર છે આ પડ્યું છે અહીંયા, એનું જે એક રિપ્લિકા ડુપ્લિકેટ સૂક્ષ્મ શરીર છે જેને એ દેહમાંથી યમદૂતો લઈ જવા માટે આવે છે અને એ યમદૂતોને વિષ્ણુદૂતો ભગાડી રહ્યા છે. તો અજામિલનો આ બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો કંઈક આવી જાતનો સંબંધ છે અને આની અંદર એનો જીવ છે સૂક્ષ્મ શરીરમાં. હવે બધા અવસ્થા છે, એ બધા અવસ્થામાંથી દેહાંતરની અંદર જીવનો જે પ્રવેશ છે એને તમે આ રીતે સમજી શકો છો કે જ્યારે દેહાંતરમાં જે જીવાત્મા જાય છે ત્યારે સ્થૂળ શરીર એની સાથે નથી, સૂક્ષ્મ શરીર અને જીવ બસ આ બે જ હોય છે. સ્થૂળ શરીર તો આપણા માટે અહીંયા રહી જાય છે. મુક્ત જીવ એ છે કે જેના ઉપર હવે સૂક્ષ્મ શરીરનું પણ કોઈ બંધન નથી રહી જતું. તો આ જે અવસ્થા છે એ જીવની અંતિમ અવસ્થા છે. આ રીતે આ જીવનું પ્રકરણ છે. આ જે જીવ છે એના પુષ્ટિજીવના બે પ્રકારો શ્રી મહાપ્રભુજી સમજાવે છે, શુદ્ધ અને મિશ્ર. મિશ્ર જીવ છે એ પાછા ત્રણ પ્રકારના છે, પુષ્ટિ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહ પુષ્ટિ. એની ઓળખ તમે કેવી રીતે લઈ શકો છો, આગળ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે જે પુષ્ટિજીવ છે, પુષ્ટિજીવનો અર્થ એ છે કે જેમને ભગવાન આ સૃષ્ટિમાં પ્રગટ કરીને ન તો મર્યાદા માર્ગી ફલ આપવા ઈચ્છે છે ન એમની પ્રવાહી ગતિ થાય એવું ભગવાન ઈચ્છે છે. ભગવાન એમ ઈચ્છે છે કે આ મારી અંતરંગ સૃષ્ટિ છે અને એમને ફલરૂપે હું પોતે જ પ્રાપ્ત થાઉં. આ જે જીવો છે એ જીવની અંદર ભગવાન પાછા કેટલાક ફળના ભેદથી કેટલાક પ્રકાર ભેદ કરે છે. કેવી રીતે? એક પ્રકાર છે એ શુદ્ધ પુષ્ટિનો અને બીજો પ્રકાર છે મિશ્ર પુષ્ટિ. તેહી દ્વિધા શુદ્ધ મિશ્ર ભેદાન મિશ્રાસ ત્રિધા પુનઃ. પુષ્ટિજીવ છે એના શુદ્ધ અને મિશ્ર બે પ્રકાર છે. શુદ્ધ પુષ્ટિજીવનો સીધો સરળ અર્થ એ રીતે સમજવો જોઈએ કે ભગવાન જે જીવાત્મા પાસે ભક્તિમાર્ગી કોઈ પણ સાધના કરાવ્યા વિના પોતાની સ્વતંત્ર ઈચ્છાથી એમને પોતાના સ્વરૂપાનંદ કે ભજનાનંદની પ્રાપ્તિ હાથમાં આવીને આપી જાય છે. આમ સ્વરૂપ કે પ્રમેય બળથી જે જીવાત્માઓનો ભગવાન ઉદ્ધાર કરે છે એ જીવોને આપણે શુદ્ધ પુષ્ટિ જીવ કહી શકીએ. આવ્યું ખ્યાલમાં? ફલની પ્રાપ્તિ બે પ્રક્રિયાથી છે. એક પ્રક્રિયા છે પ્રમેય બળની, એટલે જેમાં કોઈ નિયમ નથી. બીજી પ્રક્રિયા છે સાધન પ્રમાણની, સાધનની પ્રણાલીની, એટલે તમે આવું કરો પછી હું તમને આ આપું. આ તો સાધન ક્રમ છે. અને બીજો ક્રમ છે કૃપાનો, વિશિષ્ટ કૃપાનો, કે જેની અંદર તમે સાધન કરો છો કે નથી કરતા એનો વિચાર કર્યા વિના તમને ફલાનુભૂતિ થઈ જઈ રહી છે. એક તમને દ્રષ્ટાંત આપું કે આપણે સમાજમાં રહીએ છીએ, સમાજના લોકો સાથે આપણા સંબંધ અનેક જાતના હોય. હારી બીમારીમાં આપણે ડૉક્ટરને દેખાડવા જતા હોઈએ. નોર્મલી પ્રોસિજર શું હોય કે બીમાર પડો ત્યારે તમે દવાખાને જાઓ અને ડૉક્ટરને દેખાડો. ડૉક્ટર પોતાની જે પદ્ધતિ હોય તે અનુસાર તમારી સારવાર કરે. તમે ઘરે જઈને ઉપચાર કરો, એમાં કંઈ સમસ્યા આવે તો ફરી પાછા તમે ડૉક્ટર પાસે જાઓ. એમ દર્દી છે એ ડૉક્ટર પાસે જતો હોય છે, એનો જે ડાયરેક્શન છે એ દર્દીથી ડૉક્ટર તરફનો હોય છે, એવી સામાન્ય પદ્ધતિ છે. પણ એવા પણ લોકો હોય છે કે જેમના ડૉક્ટરની સાથે અંગત પારિવારિક સંબંધ હોય. ડૉક્ટર પણ સમાજમાં રહે છે, એના પણ કોઈ સગાવાલા આત્મીયજનો હોય. હવે જ્યારે એવી સંબંધ જેની સાથે છે એવો વ્યક્તિ કોઈ બીમાર પડ્યો ડૉક્ટરનો ઓળખીતો, ત્યારે ડૉક્ટર સામે ચાલીને એની સારવાર કરવા જશે, એને દવાખાના સુધી લાંબા નહીં થવું પડે. વારંવાર ફોન કરીને ઘરે જઈને ખબર અંતર પૂછીને ડૉક્ટર એની પૂછા કરશે કે ભાઈ કેમ છે, તને કેમ છે, તે આ દવા લીધી કે નહીં આમ તે. આ જે કિસ્સો છે એમાં શું થઈ રહ્યું છે કે સાધનનો જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દર્દીએ કરવાના જગ્યાએ ડૉક્ટર કરી રહ્યો છે. આ વિશિષ્ટ કૃપા છે ને, જે સામાન્ય રીતે દર્દીએ કરવાનું છે એ કાર્ય ડૉક્ટર કરી રહ્યો છે. શુદ્ધ પુષ્ટિ જીવ અને મિશ્ર પુષ્ટિ જીવના અંદર આ મુખ્ય ભેદ છે કે સામાન્ય જે જીવો છે જેણે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે સેવા સ્મરણ આદિ રૂપ અને અન્યાશય અસમર્પિત ત્યાગ રૂપ દુસંગ અસદ આલાપ આ બધા વસ્તુઓનો ત્યાગ રૂપ સાધના કરી અને પોતાની યોગ્યતા ભગવાન સામે પુરવાર કરવી પડશે કે અમે તમારી કૃપાને લાયક છીએ. આ તો એક સામાન્ય ક્રમ છે. પણ શુદ્ધ પુષ્ટિ જીવો જ્યારે જેના ઉપર પ્રભુની એવી કૃપા છે એમના પાસે ભગવાન એવી અપેક્ષા નથી રાખી રહ્યા કે આ લોકો આ કાર્ય કરે તે પછી હું એના ઉપર કૃપા કરું. શુદ્ધ પુષ્ટિ જીવોના પ્રસંગમાં ભગવાનનો સંકલ્પ એવો છે કે એમના સાધન, એમની યોગ્યતા, એમના પૂર્વજન્મના કોઈ સદસત કર્મો, આ કોઈ પણ વસ્તુનો વિચાર કર્યા વિના, જેમ વર્ષાકાલમાં વાદળ વરસે એટલે વરસે, જેમાં ભાર જ એટલો થઈ જાય કે એને છૂટવે કે વરસ્યા વગર ચાલે જ એમ નથી, એમ ભગવાનની કૃપા છે એ મજબૂર થઈને વરસી પડે જ્યાં,